श्री पद्म पुराण उत्तरखंड अध्याय 18 चैत्र मासनी पाप मोचनी तथा कामदा एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछ्यु, हे भगवान, फागण शुक्ल पक्षनी आमलकी एकादशी नु महात्म्य मैं सांभळ्यु, हवे चैत्र मासना कृष्ण पक्षनी एकादशी नु नाम शू छे ते बतावानी कृपा करो। भगवान श्री कृष्ण बोलिया, हे राजेंद्र, सांभळो, हूँ आ विषय में एक पापनाशक उपाख्यान संभळावीश, जे चक्रवर्ती नरेश मानधाताना पूछवाथी महर्षि लोमसे कह्युं हतुं। मानधाता बोलिया, हे भगवान, हूँ लोकहितनी इच्छा थी ये सांभळवा चाहूँ छूं के चैत्र मासना कृष्ण पक्षनी एकादशीनुं नाम शुं छे, तेनी विधि शुं छे तथा तेनाथी क्या फळनी प्राप्ति थाय छे, कृपा करीने आ बधुं मने कहो। लोमसजीए कह्युं, नृपश्रेष्ठ, पूर्वकाळनी वात छे, अप्सराओथी सेवित चैत्ररथ नामना वनमां ज्यां गंधर्वोनी कन्याओ पोताना किंकरोनी साथे वाजिंत्रो साथे विहार करे छे, मंजू घोषा नामनी अप्सरा मुनिवर मेघावीने मोहित करवा माटे गई। ते महर्षि तेज वनमां रहीने ब्रह्मचर्यनुं पालन करता हता। मंजू घोषा मुनिना डरथी आश्रममांथी एक कोष दूर उभी रही अने सुंदर रीते वीणा वादन करीने मधुर गीत गावा लागी। मुनिश्रेष्ठ मेघावी फरता फरता त्यां जई पहोंच्या अने ते सुंदर अप्सरा ने आ प्रमाणे गान करता जोईने सेना सहित कामदेवथी परास्त थईने मोहित थई गया। मुनिनी आवी स्थिति जोईने मंजू घोषा तेमनी पासे गई अने वीणाने नीचे मूकीने तेमनुं आलिंगन करवा लागी। मेघावी पण तेमनी साथे रमण करवा लाग्या। कामवश रमण करता तेमने दिवस रात्रिनुं पण भान न रह्यु। आ प्रमाणे मुनिजनों माटेनुं उचित सदाचारनो लोप करीने अप्सरानी साथे रमण करता तेमने घणा दिवस व्यतीत थई गया। मंजू घोषा देवलोकमां जवा तैयार थई। जती वखते तेणे मुनिश्रेष्ठ मेघावीने कह्युं, हे ब्रह्मन, हवे मने मारा देशमां जवानी आज्ञा आपो। मेघावी बोलिया, हे देवी, ज्यां सुधी सवारनी संध्या न थाय त्यां सुधी मारी पासे रोकाओ। अप्सराए कह्युं, हे विप्रव, अत्यार सुधी केटली संध्याओ चाली गई, मारा पर कृपा करी पसार थई गेला समयनो विचार तो करो। लोमसजी कहे छे, हे राजन, अप्सरानी वात सांभळीने मेघावीना नेत्रो आश्चर्यचकित थई गया। તે સમયે તેમણે વીતી ગયેલા સમયનો હિસાબ કર્યો તો ખબર પડી કે તેની સાથે રહેતા 57 વર્ષો પસાર થઈ ગયા। તેણે પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને તેના પર ભારે ક્રોધ થયો। તેમણે શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિશાચી થઈ જા। મુનિના શ્રાપથી દગ્ધ થઈને તે વિનયપૂર્વક માથું નમાવીને બોલી, હે વિપ્ર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો। 7 વાક્યો બોલવા અથવા 7 પગલા સાથે ચાલવા માત્રથી સત્પુરુષોની સાથે મૈત્રી થઈ જાય છે। હે બ્રહ્મન, મેં તો તમારી સાથે અનેક વર્ષો વ્યતીત કર્યા છે, તેથી સ્વામીન મારા પર કૃપા કરો। મુનિ બોલ્યા, ભદ્રે, મારી વાત સાંભળો। આ વાત શ્રાપથી ઉદ્ધાર કરનારી છે। શું કરું, તમે મારી બહુ મોટી તપસ્યા નષ્ટ કરી નાખી છે। ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ છે પાપમોચની, તે બધા પાપોનો ક્ષય કરવાવાળી છે। હે સુંદરી, તેનું વ્રત કરવાથી તમારો પિશાચીની માંથી ઉદ્ધાર થશે। આ પ્રમાણે કહીને મેઘાવી પોતાના પિતા મુનિવર ચવનના આશ્રમ પર ગયા। તેમને જોઈને ચવને પૂછ્યું, બેટા, આ શું કર્યું, તમે તો પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો। મેઘાવી બોલ્યા, પિતાજી, મેં અપ્સરાની સાથે રમણ કરવાનું પાપ કર્યું છે, કોઈ એવું પ્રાશ્ચિત જણાવો જેથી પાપનો નાશ થઈ જાય। ચવને કહ્યું, બેટા, ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે પાપમોચની એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી પાપ સમૂહોનો નાશ થઈ જશે। પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ તે વ્રતનું અનુષ્ઠાન કર્યું, તેનાથી તેમનું પાપ નષ્ટ થઈ ગયું અને તેઓ ફરી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા। એ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ આ ઉત્તમ વ્રતનું પાલન કર્યું। પાપ મોચનીનું વ્રત કરવાને કારણે તે પિશાચીઓનીથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારી શ્રેષ્ઠ અપ્સરા થઈને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. હે રાજન, જે લોકો આ પાપ મોચની એકાદશીનું શ્રેષ્ઠ વ્રત કરે છે તેમનું સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. આ મહાત્મયને વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સુવર્ણની ચોરી, સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનારા મહાપાપી પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે. આ વ્રત અતિ પુણ્યપ્રદ છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, તમને નમસ્કાર છે. હવે મને જણાવો કે ચૈત્ર શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે રાજન, એકાગ્રતાથી આ પુરાતન કથા સાંભળો. આ કથા વશિષ્ઠજીએ રાજા દિલીપના પૂછવાથી કહી હતી. દિલીપે પૂછ્યું, હે ભગવાન, હું એક વાત સાંભળવા ચાહું છું. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું નામ શું છે? વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, ચૈત્ર શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી હોય છે. તે પરમ પુણ્યમય છે. પાપરૂપી ઈંધણને માટે તો તે દાવાનળ જ છે. પ્રાચીન સમયની વાત છે. નાગપુર નામે એક સુંદર નગર હતું, જ્યાં સોનાના મહેલ બનેલા હતા. તે નગરમાં પુંડરિક વગેરે મહાભયંકર નાગ નિવાસ કરતા હતા. પુંડરિક નામનો નાગ તે સમયે ત્યાં રાજ્ય કરતો હતો. ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ પણ તે નગરીમાં આવતી હતી. ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી, તેનું નામ લલિતા હતું. તેની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો. તે બંને પતિ પત્ની તરીકે રહેતા હતા. બંને પરસ્પર કામ પીડિત રહ્યા કરતા હતા. લલિતાના હૃદયમાં સદા પતિની જ મૂર્તિ વસેલી રહેતી હતી અને લલિતના હૃદયમાં સુંદરી લલિતાનો નિત્ય નિવાસ હતો. એક દિવસની વાત છે, નાગરાજ પુંડરિક રાજસભામાં બેસીને મનોરંજન કરી રહ્યો હતો. તે સમયે લલિતનું ગાન થઈ રહ્યું હતું, પરંતુ તેની સાથે તેની પ્રિય લલિતા ન હતી. ગાતા ગાતા તેને લલિતાનું સ્મરણ થઈ આવ્યું, તેથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ લડખડવા લાગી. નાગોમાં શ્રેષ્ઠ કર્કોટકને લલિતનો સંતાપ સમજાઈ ગયો, તેથી તેણે રાજા પુંડરિકને તેના પગની ગતિ રોકાઈ જવી અને ગાવામાં ત્રુટિ થયાની વાત કરી દીધી. કર્કોટકની વાત સાંભળીને નાગરાજ પુંડરિકની આંખો લાલ થઈ ગઈ. તેણે ગાઈ રહેલા લલિતને શ્રાપ આપ્યો, દુર્બુદ્ધે, તું મારી સામે ગાન કરતા સમયે પણ પત્નીને વશીભૂત થઈ ગયો, તેથી રાક્ષસ થઈ જા. મહારાજ પુંડરિકે આટલું કહેતા જ તે ગંધર્વ રાક્ષસ થઈ ગયો. ભયંકર મુખ વિકરાળ આંખો અને બિહામણું રૂપ આવો રાક્ષસ થઈને તે કર્મનું ફળ ભોગવવા લાગ્યો. લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈને મનમાં બહુ ચિંતા કરવા લાગી અને ભારે કષ્ટનો ભોગ બની ગઈ. વિચારવા લાગી, શું કરું, ક્યાં જાઉં? મારા પતિ પાપથી કષ્ટ ભોગવી રહ્યા છે. તે રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી. વનમાં તેને એક સુંદર આશ્રમ દેખાયો, જ્યાં એક શાંત મુનિ બેઠા હતા. તેમનો કોઈ પણ પ્રાણીની સાથે વેર વિરોધ ન હતો. લલિતા તરત જ ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને તેમની સામે ઊભી રહી. મુનિ બહુ દયાળુ હતા. તે દુઃખી સ્ત્રીને જોઈને બોલ્યા, શુભે, તમે કોણ છો, ક્યાંથી આવી છો, મને સાચું બતાવો. લલિતાએ કહ્યું, હે મહામુનિ, વીર ધનવા નામના એક ગંધર્વ છે, હું તેમની પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા પતિ પોતાના પાપ દોષના કારણે રાક્ષસ થઈ ગયા છે. તેમની આવી સ્થિતિ જોઈને મને ચેન પડતું નથી. હે બ્રહ્મન, આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ એ મને બતાવો. હે વિપ્રવર, જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ ભાવથી છૂટી શકે તેવો મને ઉપદેશ કરો. ઋષિ બોલ્યા, હે ભદ્રે, અત્યારે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી તિથિ છે, જે સર્વ પાપોને હરવાવાળી અને ઉત્તમ છે. તમે તેનું વિધિપૂર્વક વ્રત કરો અને આ વ્રતનું પુણ્ય પોતાના સ્વામીને આપી દો. પુણ્ય આપ્યા પછી શનિવારમાં જ તેના શ્રાપનું નિવારણ થઈ જશે. હે રાજન, મુનિની આ વાત સાંભળીને લલિતાને બહુ હર્ષ થયો. તેણે એકાદશીનો ઉપવાસ કર્યો અને દ્વાદશીના દિવસે તે બ્રહ્મર્ષિની પાસે જ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ સમક્ષ પોતાના પતિના ઉદ્ધાર માટે આ પ્રમાણે બોલી, મેં કામદા એકાદશીનો જે ઉપવાસ કર્યો છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય. વશિષ્ઠજી કહે છે, લલિતાને આટલું કહેતા જ તે જ ક્ષણે લલિતનું પાપ દૂર થઈ ગયું. તેણે દિવ્ય શરીર ધારણ કરી લીધું, તેનો રાક્ષસ ભાવ ચાલ્યો ગયો અને પુનઃ ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ. હે નૃપશ્રેષ્ઠ, તે બંને પતિ પત્ની કામદાના પ્રભાવથી પહેલાથી પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને અત્યંત શોભવા લાગ્યા. આવું જાણીને આ એકાદશીનું યત્નપૂર્વક પાલન કરવું જોઈએ. મેં લોકોના હિતને માટે તમારી સામે આ વ્રતનું વર્ણન કર્યું છે. કામદા એકાદશી બ્રહ્મહત્યા વગેરે પાપ તથા પિશાચત્વ વગેરે દોષોને પણ નાશ કરનારી છે. હે રાજન, આ મહાત્મય વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. અધ્યાય 18 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.